થયેલો એમનો તિરસ્કાર છે, તેમ છતાં પણ એ તિરસ્કાર પણ એના હિત માટે છે, એટલે એના અંદર એટલો મોટો પશ્ચાતાપ મનમાં ન થવો જોઈએ કે મને પ્રભુએ બહિષ્કૃત કરી દીધો, મારો ત્યાગ કરી દીધો, હવે ફરીથી મને કદી પણ પ્રભુ મારો અંગીકાર કરશે જ નહીં, આ જાતનું ન વ્યવહાર થવો જોઈએ. એટલે અચ્યુતદાસજીના પ્રસંગમાં આવે છે કે ભગવાન દાસ જે ભિતરિયા હતા એમનાથી એક વખત સામગ્રીમાં કોઈ કચાસ રહી ગઈ, ત્યારે શ્રી ગોસાઈજીને એટલો બધો મનમાં દુઃખ થયું કે એમને સેવામાંથી દૂર કરી દીધા. જ્યારે દૂર કર્યા ત્યારે એ બિચારા જઈને અચ્યુતદાસ પાસે પોતાની વ્યથા વ્યક્ત કરી કે મારા સાથે મારાથી આ અપરાધ થયો અને મને સેવામાંથી કાઢી મૂક્યો છે. ત્યારે અચ્યુતદાસજીએ એમનો પક્ષ તાણીને શ્રી ગોસાઈજીને ભલામણ કરી કે આપ જો જીવાત્માના દોષોને જોવા બેસશો તો કોઈ પણ એક પણ સેવા કરવા લાયક કોઈ વ્યક્તિ મળશે નહીં, એટલે આપ કૃપા કરીને એમને એમનો અંગીકાર કરો અને એટલો મોટી સજા એમને નહીં આપો. તો દોષ એ રીતે આપણે આપણો દોષ કરવાનો હક જ હોય છે, એવી રીતે આપણો વ્યવહાર છે. એટલે શ્રી ગોસાઈજી વિજ્ઞપ્તિમાં કહ્યું છે, બલિષ્ઠા આપી મત દોષાહા ત્વત કૃપાગ્રે અતિ દુર્બલાહા. મારા અંદર દોષ કરવાનું એટલું બધું સામર્થ્ય છે, અપરંપાર સામર્થ્ય છે અમારામાં દોષો કરવાનું, પણ આપના અંદર જે કૃપાનું સામર્થ્ય છે એના સામે અમારે દોષ કરવાનું સામર્થ્ય બહુ ઓછું છે. એટલે આપની કૃપાલુતા છે એનું અનુસંધાન નિરંતર રાખો તો આપોઆપ અમારા દોષો છે એ દૂર થતા રહેશે. એ તાત્પર્ય અહીંયા પણ છે કે ચાંડાલી છે એવી અવસ્થામાં, નિકૃષ્ટ અવસ્થામાં પુષ્ટિજીવ રહ્યો છે અને પ્રભુએ કૃપા કરીને અંગીકૃત કર્યો, એને ભક્તિ માર્ગમાં ઉન્નત પણ કર્યો, સાનુભાવતા પણ પ્રગટ કરી રહ્યા છે. એવી સ્થિતિમાં કોઈ દોષ થઈ જવાને કારણે ભગવાન આવો કોઈ સજા કરે છે તો પશ્ચાતાપ ન થવો જોઈએ. પશ્ચાતાપ ન થવો જોઈએ એટલે એનો દુઃખ ન થવું જોઈએ એવો તાત્પર્ય નથી, એ તો થવું જોઈએ, પણ એ પશ્ચાતાપ એ સ્તરે પહોંચી જાય કે એ પશ્ચાતાપને કારણે ભગવત સેવાથી વિમુખ બની જાય જીવ, એ જાતનો પશ્ચાતાપ દોષપૂર્ણ છે. દોષનું અનુસંધાન તો ચોક્કસ થવું જ જોઈએ, એનીથી યદી આપણને દુઃખ થાય અને રડવું પણ આવે કે ભોજન આદિ પણ વિસ્મૃત થઈ જાય, એ જે કંઈ પણ થાય એ થવા દેવું જોઈએ, એમાં કોઈ આપત્તિ નથી, એ ઉપયોગી છે. પરંતુ એના કારણે ભગવત સેવાથી કોઈ વિમુખ થઈ જાય એ પરિસ્થિતિ સુધીનો એ પશ્ચાતાપ પહોંચી ન જવો જોઈએ, કેમ કે સેવકત્વની જો હાનિ થશે તો એ પશ્ચાતાપ દોષ દૂર કરી અને ફરીથી પોતાના સ્થાનની પ્રાપ્તિ કરાવનારું ન રહી જઈને એક શાપરૂપ બની જશે અને એ શાપ એવો થઈ જશે કે પછી પ્રભુ પણ વિચારશે કે ભાઈ હવે જ્યારે એને રડવામાં જ ઇન્ટરેસ્ટ છે અને ફરીથી મને મારા પાસે આવવામાં, મારા સુખમાં વિચાર કરવામાં કે સેવામાં પ્રવૃત્ત થવામાં એને વધારે રુચિ નથી, તો એ પશ્ચાતાપને એક બહાનું બનાવીને ઘણા લોકો એવું કરતા હોય છે કે દુઃખ લાગી ગયું એમ કરીને કીટા, એટલે બોલવું નથી એના માટે કોઈક જાતનું એવું નિમિત્ત ઊભું કરે કે જેનાથી વિવાદ પેદા થાય અને પછી ત્યાંથી નીકળી જાય. તો એ રીતે પશ્ચાતાપને સેવાથી વિમુખ થવાનું બહાનું નહીં બનાવવું જોઈએ. તે જ રીતે કોઈ દોષોને પણ સેવાથી વિમુખતા થાય એ જાતના દોષોને બહાનાના રૂપમાં પ્રસ્તુત ન કરી શકાય એવું તાત્પર્ય છે. એટલે શ્રી મહાપ્રભુજી આગળ એ વાત બતાવી કે ચાંડાલીને જે રીતે અપમાનિત થવા છતાં પણ લોકમાં એ સન્માન જ પ્રાપ્ત કરે છે, કેમ કે એને રાજાની પત્ની તરીકેનું સ્થાન છે તો લોક એને રાણી તરીકે જ માને છે. એ રીતે જીવાત્મા અંગીકૃત થઈ ગઈ અને પ્રભુએ એને કોઈ વખતે શિક્ષા પણ કરી તો એ શિક્ષાથી એના મૂળ સ્વરૂપમાં શું હાનિ થઈ ગઈ, અર્થાત જે અંગીકૃત ન હતો, બહિર્મુખ હતો, સંસારાસક્ત હતો, એના કરતાં તો હજી પણ એ ભગવદીય કે ભગવાન માર્ગમાં છે, એ તો એનો ઉત્કર્ષ રહેવાનો જ છે. એટલે પ્રભુએ ત્યાગ કર્યો છે એવો વિચાર જીવાત્માએ નહીં કરવો જોઈએ અને પોતાના કર્તવ્યમાં તત્પર થવું જોઈએ. ભગવાન અપરાધ થઈ ગયો અને પ્રભુએ આપણો તિરસ્કાર કર્યો કે કોઈ સજા આપી, એનાથી શા કયા વિચારથી પ્રભુ આપણો ત્યાગ નથી કરી રહ્યા એવું આપણે મનનું સમાધાન કરી શકીએ? એના માટે શ્રી મહાપ્રભુજીએ સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્યથા તું કરિષ્યતિ એ વચન આપે આપ્યું છે. એટલે ભગવાન સત્ય સંકલ્પ છે, એટલે જેના સંકલ્પો સત્ય છે, શુભ છે, અથવા ભગવાન એવા સંકલ્પો કરે છે કે જે હંમેશા ચરિતાર્થ પણ થાય છે, સાથે સાથે એક ચેતવણી પણ ગર્ભિત શ્રી મહાપ્રભુજીની આ શબ્દમાં છે કે ભગવાન સત્ય સંકલ્પ છે અને અન્યથા નહીં કરે. એટલે તાત્પર્ય અહીંયા એનું એ સમજવાનું છે કે કોઈ વ્યક્તિ પોતાના સંકલ્પને જો ભગવાન ઉપર થોપવા ઈચ્છશે તો ભગવાન એવું કરશે એવી ભ્રાંતિમાં નહીં રહેતા. ભગવાન પોતાનું જ ધાર્યું કરશે. એટલે કોઈ વખતે જીવાત્મા એવું વિચારીને એને નાસીપાસ થવા જાય કે ભગવાન માર્ગથી વિમુખ પણ થવા જશે તોય ચોટલી પકડીને ભગવાન એને માર્ગમાં મૂકી દેશે, એ ભગવાન પોતાનું ધાર્યું જ કરશે ભક્તિ માર્ગની અંદર. કેમ કે ભગવાનની જે અંગીકૃતિ છે એ એટલી મોટી ગાંઠ છે કે એ ગાંઠથી જીવાત્મા પોતે છૂટીને એને ભાગવા ઈચ્છશે તો પણ એને ભગવાન ભાગવા નહીં દે. એવું ચાણક્યના ચરિત્રમાં આવે છે કે કોઈક વખતે ચંદ્રગુપ્તના પક્ષમાં કેટલાક રાજા રજવાડાઓ પોતાના સેના સાથે જોડાયા અને એમાંના કેટલાક એવા હતા કે જે લોકો યુદ્ધ સમયે ત્યાંથી ડરીને ને ભાગી જઈ રહ્યા હતા. તો ચાણક્યના ઉપર એવો કટાક્ષ કરવામાં આવ્યો કે આપ એટલા નીતિવાન છો, એટલા રાજનીતિજ્ઞ છો, એટલે કિંગ મેકર છો તમે, એ તમારી જ્યારે સત્તા છે તે વખતે સેનામાંથી યુદ્ધ સમયે ભાગી જાય એવા સૈનિકો તમે કેવી રીતે પસંદ કરી લીધા, એવી ઉણપ કેમ રહી ગઈ. તે વખતે ચાણક્યએ કહ્યું છે કે આ જે જઈ રહ્યા છે ને એ મારી ગણતરીથી જઈ રહ્યા છે, આ જઈ રહ્યા છે મારી ગણતરીથી જઈ રહ્યા છે, એટલે અનકેલ્ક્યુલેટેડ કંઈ પણ અહીંયાથી થઈ નથી રહ્યું, એની અંદર પણ મારી કોઈ ગણતરી છે. તમે જોતા હશો જ્યારે ચુનાવ આવતા હોય તે વખતે પક્ષમાંથી કેટલાક લોકો ફૂટી જતા હોય છે, એ ફૂટી જવાને કારણે કોઈ પ્રદેશની અંદર કોઈક ઉમેદવાર છે એ હારી પણ જતો હોય છે જે તે પક્ષનો, પણ એ કોઈક વખતે જરૂરી હોય છે. કેમ કે ન ફૂટી જાય તે છતાં પણ વિપક્ષ છે એ સબલ હોય, એના મતને જો તોડવા છે તો આપણા પક્ષમાંથી ચાર બીજા ભાગેડુઓને તૈયાર કરો અને એ લોકો વિદ્રોહ કરીને પોતાનો પક્ષ ઊભો કરશે અલગ, તો એટલા મત સામેવાળાના વેચાઈ જશે, તો એની સરસાઈ ઘટશે. સરવાળે એવું બની શકે એકાદ સીટ કોઈની જાય, પરંતુ ઓવરઓલ પિક્ચર જો તમે જુઓ તો તેની અંદર એ ઉમેદવાર છે એની પાછળ જતાં કોઈક જાતનો ઉત્કર્ષ થઈ શકે છે. તો આ બધી વસ્તુ રાજનીતિમાં બહુ કેલ્ક્યુલેટેડ થતી હોય છે, એમ અહીંયા પણ ભગવાન કોઈ વખતે કોઈ જીવાત્માને દંડ પણ કરે છે તો પણ એ દંડ એના ઉત્કર્ષ માટે હોય છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આજ્ઞૈવ કાર્યા સતતમ સ્વામી દ્રોહો નિથા ભવેત. ભગવાને અંગીકાર આપણો નથી કર્યો અથવા અંગીકારને કેન્સલ કર્યો છે એવો વિચાર મનમાં નહીં રાખીને ભગવદ આજ્ઞાનું પાલન જ સતત કરતા રહેજો. અને જો વ્રજભક્તોના એક્ઝામ્પલથી પોતે આજ્ઞાના ઉલ્લંઘન કરી અને બધું સારું જ થશે એમ વિચારશે અને આજ્ઞાના પાલનમાં તત્પર નહીં થાય તો ગુજરાતીમાં જેમ કહેવત છે લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, એવું થઈ જશે. એટલે એ એક્ઝામ્પલ પોતાના ઉપર લાગુ કરવાનું દુઃસાહસ નહીં કરતા, કેમ કે એ એક આખી અલગ લીલા છે અને અત્યારે પ્રભુ જે કરી રહ્યા છે એ કોઈ અલગ પ્રકરણ ચાલી રહ્યું છે. એટલે આજ્ઞાના પાલનમાં તત્પર થઈ જવું જોઈએ. સેવકસ્ય તુ ધર્મોયમ સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. હવે આગળનો વિષય છે, શ્રી રઘુનાથજીએ આમાં એક બહુ સુંદર પંક્તિનો ઉલ્લેખ કર્યો છે જે આજના સંદર્ભમાં દરેક પુષ્ટિમાર્ગીઓ માટે બહુ ઉપયોગી છે. આ આજ્ઞૈવ કાર્યા સતતમ સ્વામી દ્રોહોન્યતા ભવેત એ વચનની વ્યાખ્યા કરી છે. સતતમ નિરંતરમ આચાર્ય દ્વારા યા આજ્ઞા સૈવ કાર્યા નતુ કદાચિદપી અનાજ્ઞપ્તમ અન્ય મત સિદ્ધમ વા. શ્રી મહાપ્રભુજીએ પોતાના અંતઃકરણને સંબોધીને આપણા અંતઃકરણને એટલે ભક્તિ માર્ગી છે એમને કોઈક બોધ કરી રહ્યા છે. મહાપ્રભુજી પોતાને એમ કહી રહ્યા છે કે હવે ત્રીજી આજ્ઞા લોકગોચર દેહદેશ પરિત્યાગની થઈ છે એનું પાલન કરીને હવે ભૂતલ ઉપર જે અવતાર કાર્ય થયું, જેટલો સંપ્રદાયનો પ્રચાર થયો, જેટલું લેખન થયું, જેટલા દૈવી જીવોનો ઉદ્ધાર થયો, ત્યાં હવે પૂર્ણ વિરામ મૂકીને પ્રભુ પાસે પાછા પધારવાનું છે. એટલે શ્રી મહાપ્રભુજીના સંદર્ભમાં તો આજ્ઞાનું પાલન આ છે. આ સ્થિતિમાં આધુનિક પુષ્ટિજીવને માટે કઈ આજ્ઞા છે, એનો શું સંદર્ભ, એ જિજ્ઞાસ્ય રહે છે. કેમ કે એવી કોઈ પ્રત્યક્ષ આજ્ઞા આપણને કોઈને પ્રાપ્ત તો થઈ નથી. આપણા પાસે ભગવદ આજ્ઞા કઈ સાક્ષાત એવી કોઈ આજ્ઞા કોઈને થયેલી છે? કોઈને નથી થયેલી. તો આ વચનથી આપણા માટે કઈ આજ્ઞા, એ જિજ્ઞાસા થાય એનું સમાધાન અહીંયા શ્રી રઘુનાથજી કરી રહ્યા છે કે આપણને એ હવે અત્યારે નથી જોવાનું કે મને કોઈ આજ્ઞા નથી થઈ તો આપણે બેસી રહીએ, કેમ કે એવી આજ્ઞા ભગવાન આપણને કરશે એવા આપણું ડાચું જોતા લાગે છે, એવું કે એવા કોઈ લક્ષણો આપણામાં છે. જો એ નથી તો ભગવાનની આજ્ઞા આપણા પાસે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રાપ્ત થઈ છે. પ્રભુની જે જે પણ આજ્ઞા છે, દાખલા તરીકે આપણે ગઈકાલે સિદ્ધાંત રહસ્યનો વિચાર કર્યો, તો સિદ્ધાંત રહસ્યમાં જે જે પણ કહ્યું છે બ્રહ્મ સંબંધ કરણાથી કરી અને સર્વેષાં બ્રહ્મતા તતઃ કે સર્વદોષ નિવૃત્તિ રહી, બધું આ જે આજ્ઞા થઈ છે એ આજ્ઞા તો શ્રી મહાપ્રભુજીને થયેલી છે. મહાપ્રભુજી દ્વારા આપણને એ આજ્ઞા પ્રાપ્ત થઈ છે. એટલે શ્રી રઘુનાથજી કહે છે કે આપણા પાસે અત્યારે શ્રી મહાપ્રભુજી એ ભગવાનનું એક માઉથ સ્પીક છે, એ એક સ્પીકર તરીકે શ્રી મહાપ્રભુજી કામ કરી રહ્યા છે. એટલે આપણી અત્યારે ફરજ એ છે કે શ્રી મહાપ્રભુજીને અનુસરીએ અક્ષરશઃ, એની અંદર કોઈ જાતનું દોડના પણ ન કરીએ, ન એની અંદર કોઈ જાતનો ઘટાડો કરીએ. મહાપ્રભુજી જે અક્ષરે અક્ષર આજ્ઞા કરી રહ્યા છે એનું આપણે આપણા શક્તિ અનુસાર પાલન યદિ કરીશું તો એ ભગવદ આજ્ઞાનું પાલન છે. એટલે આચાર્ય દ્વારા યા આજ્ઞા સૈવ કાર્યા, મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે તે જ કરવાનું છે. નતુ કદાચિદપી અનાજ્ઞપ્તમ, શ્રી મહાપ્રભુજીનો નિર્ણય જે કાર્યના કરવામાં આપણને ઉપલબ્ધ નથી એ કામ, વધારાનું કામ કરવાનો દુઃસાહસ કોઈ કરતા નહીં. જે કહ્યું છે એટલું જ કરજો. તે જ રીતે ન કદાચિત અન્ય મત સિદ્ધમ વા, શ્રી મહાપ્રભુજીના મતથી ભિન્ન કોઈ મત, એટલે અન્ય સંપ્રદાય કે અન્ય કોઈ ભગવદીય કે ભક્તો કે ગુરુની આજ્ઞા, એ અન્ય મત સિદ્ધ છે જે શ્રી મહાપ્રભુજીના વચનથી એની મત સાથે ચાલી નથી રહ્યા, એના સાથે સુસંગત નથી, એ કોઈ પણ જાતની આજ્ઞાનું પાલન છે એ પણ સ્વામીદ્રોહની અંદર પરિણમી શકે છે. એટલે એ જાતનો દ્રોહ કદી કરતા નહીં. આપણા ચરિત્રમાં આવે છે વૈષ્ણવોના કે કૃષ્ણદાસને એક વખત વૃંદાવન જવાની બહુ તલબ ઉપડતી હતી કે કોઈ દિવસ ગિરિરાજજીમાં રહી રહ્યા છે પણ વૃંદાવન કોઈ દિવસ જોયું નથી. ઘણી વખત એમણે વિનંતી કરી પણ જ્યારે પ્યારે પણ પૂછતા ત્યારે કહેતા કે ત્યાં જશો તો દુઃખી થશો, એમ એમને આચાર્યની આજ્ઞા થતી હતી. પણ એક વખત એમણે કીધું કે હવે બહુ ઉપડ્યું જ છે તો જોઈ જ આવીએ, એમ કરીને વૃંદાવનની યાત્રા ઉપર ગયા અને ત્યાં એમને ભૂખ ગરમ ગરમી અને તરસથી એમનું ગળું સુકાઈ ગયું, બેહોશી જેવી સ્થિતિ આવી ગઈ અને એમના જલની તત્કાલ આવશ્યકતા અનુભૂત થઈ, પડી ગયા ત્યાં અને કોઈક વૈષ્ણવ હોય તો હું એના હાથનું જલ પીઉં એવું એમને ઈચ્છા થઈ, પણ ત્યાં કોઈ પણ એમના કક્ષાનું એટલે કોઈ સારી જાતિનો કોઈ વ્યક્તિ મળ્યો નહીં કે જે વૈષ્ણવ હોય, પણ કોઈ એક શૂદ્ર હતો, અંત્ય જ હતો, જે વૈષ્ણવ હતો એના હાથનું એમણે જલ પીધું. ત્યાં એમની બહુ અપકીર્તિ થઈ, આ જુઓ કેવો પુષ્ટિમાર્ગી છે કે જે બ્રાહ્મણ એમને પાણી પીવા, કેમ કે એમનું વર્ચસ્વ જબરજસ્ત હતું તે વખતે વ્રજમાં, ટ્રસ્ટી હતા ને એટલે વર્ચસ્વ હોય જ, એમનું બહુ વર્ચસ્વ હતું, બહુ પ્રસિદ્ધ વ્યક્તિ હતા,